શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 150 ભગવાન નારાયણના પૂજનની વિધિ. પુરોહિત વસુ કહે છે, બ્રહ્મપુત્રી મોહિની દેવતાઓ ઋષિઓ પિતૃઓ તથા અન્ય પ્રાણીઓનું તર્પણ કર્યા પછી મૌન ભાવે આચમન કરીને સમુદ્રના તટ પર એક ચારેકોર મંડપ બનાવો, તેમાં ચાર દરવાજા રાખવા, તેની લંબાઈ પહોળા એક હાથની હોવી જોઈએ. મંડપ બહુ સુંદર બનાવવામાં આવે. તે મંડપ બનાવીને તેમાં કર્ણિકા સહિત અષ્ટદળ કમળ અંકિત કરવું. તેમાં અષ્ટાક્ષર મંત્રની વિધિથી અજન્મા ભગવાન નારાયણનું પૂજન કરવું. હૃદયમાં ઉત્તમ જ્યોતિ સ્વરૂપ ઓમકારનું ચિંતન કરીને કમળની કર્ણિકામાં વિરાજમાન જ્યોતિ સ્વરૂપ સનાતન વિષ્ણુનું ધ્યાન કરવું. પછી અષ્ટદળ કમળના દરેક દળમાં ક્રમશઃ મંત્રના એક એક અક્ષરનો ન્યાસ કરવો. મંત્રના એક એક અક્ષર દ્વારા અથવા સંપૂર્ણ મંત્ર દ્વારા પણ પૂજન કરવું જોઈએ. સનાતન પરમાત્મા વિષ્ણુનું દ્વાદશાક્ષર મંત્રથી પૂજન કરવું. ત્યાર પછી હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને બહાર કમળની કર્ણિકામાં પણ તેમની ભાવના કરવી. ભગવાનની ચાર ભુજાઓ છે, તેઓ મહાન સત્વમય છે. તેમના શ્રી અંગોનું તેજ કોટી કોટી સૂર્યો સમાન છે. તેઓ મહાયોગ સ્વરૂપ છે. આ પ્રમાણે તેમનું ચિંતન કરીને ક્રમશઃ આહવાન વગેરે ઉપચાર દ્વારા પૂજન કરવું. આવાહન મંત્ર, મીન રૂપો વરાહસ્વ નરસિંહો સ્થ વામનઃ આયાતુ દેવો વરદો મમ નારાયણો અગ્રતઃ ઓમ નમો નારાયણાય નમઃ. નારદ પુરાણ ઉત્તર ભાગના 57 અધ્યાયના 26-27 શ્લોક સંખ્યા, અર્થાત મીન વરાહ નૃષિ તથા વામન અવતારધારી વરદાયક દેવતા ભગવાન નારાયણ મારી સમ્મુખ પધારે, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. આસન મંત્ર, કર્ણિકાયામ સુપીઠે અત્ર પદ્મકલ્પિત માસનમ, પદ્મકલ્પિતમ આસનમ સર્વસત્વહિતાર્થાય તિષ્ઠત્વમ મધુસૂદન ઓમ નમો નારાયણાય નમઃ. 27-28 શ્લોક સંખ્યા. અર્થાત અહીં કમળની કર્ણિકામાં સુંદર પીઠ પર કમળનું આસન બિછાવેલું છે. હે મધુસૂદન, સર્વ પ્રાણીઓનું હિત કરવા માટે તમે તેના પર વિરાજમાન થાઓ. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. અર્ધમંત્ર, ઓમ ત્રૈલોક્ય પતિનામ પતયે દેવ દેવાય ઋષિકેશાય વિષ્ણવે નમઃ ઓમ નમો નારાયણાય નમઃ. ત્રિભુવનપતિઓના પતિ, ત્રિભુવનપતિઓના પણ પતિ, દેવતાઓના પણ દેવતા, ઇન્દ્રિયોના સ્વામી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. પાદ્યમંત્ર, ઓમ પાદ્યમ તે પાદયોર્દેવ પદ્મનાભ સનાતન વિષ્ણુ કમલપત્રાક્ષ ગૃહાણ મધુસૂદન ઓમ નમો નારાયણાય નમઃ. 28-29 શ્લોક સંખ્યા. હે પદ્મનાભ, સનાતન વિષ્ણુ કમલનયન મધુસૂદન, તમારા ચરણોમાં આ પાદ્ય એટલે ચરણ પખાળવા માટે જળ સમર્પિત છે, તમે એનો સ્વીકાર કરો. સચ્ચિદાનંદ શ્રી નારાયણને નમસ્કાર છે. મધુપર્ક મંત્ર, મધુપર્ક મહાદેવ બ્રહ્માર્ધેહી કલ્પિતમ તવ મયા નિવેદિતમ ભક્તયા ગૃહાણ પુરુષોત્તમ ઓમ નમો નારાયણાય નમઃ. 29-30 શ્લોક સંખ્યા. મહાદેવ પુરુષોત્તમ બ્રહ્મા વગેરે દેવતાઓએ તમારા માટે જેની વ્યવસ્થા કરી હતી તે મધુપર્ક હું ભક્તિપૂર્વક તમને નિવેદન કરું છું. કૃપયા સ્વીકાર કરો. સચ્ચિદાનંદ સ્વરૂપ નારાયણને નમસ્કાર છે. આચમનીય મંત્ર, મંદાકિન્યાઃ સીતમ વારી સર્વ પાપ હરમ શિવમ ગૃહણાચમનિયમ ત્વમ મયા ભક્તયા નિવેદિતમ ઓમ નમો નારાયણાય નમઃ. 30-31 શ્લોક સંખ્યા. અર્થાત ભગવાન હું બધા પાપોને બાળી નાખનાર તથા કલ્યાણકારી છે એવું ગંગાજીનું જળ આચમન માટે ભક્તિપૂર્વક આપને અર્પણ કરું છું. કૃપા કરી ગ્રહણ કરો. સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. સ્નાન મંત્ર, ત્વમાપઃ પૃથ્વી ચેવ જ્યોતિસ્ત્વમ વાયુરેવ ચ લોકેશ વૃત્તિ માત્રેણ વારિણા સ્નાનપ્યાહમ સ્નાનપયા મ્યહમ ઓમ નમો નારાયણાય નમઃ. 31-32 શ્લોક સંખ્યા. અર્થાત લોકેશ્વર, તમે જે જળ, પૃથ્વી, અગ્નિ તથા વાયુ રૂપ છો, હું જીવનરૂપી જળ દ્વારા તમને સ્નાન કરાવું છું. સચિદાનંદ સ્વરૂપ નારાયણને નમસ્કાર છે. વસ્ત્ર મંત્ર. દેવ તંતુ સમાયુક્તે યજ્ઞવર્ણ સમન્વિતે સ્વર્ણવર્ણ પ્રભે દેવવાસસી તવ કેશવ ઓમ નમો નારાયણાય નમઃ. 32-33 શ્લોક સંખ્યા. દેવ કેશવ આ દિવ્ય તંતુઓથી યુક્ત યજ્ઞવર્ણ સમન્વિત તથા સોનેરી રંગ અને સોનેરી પ્રભાવવાળા બે વસ્ત્ર તમારી સેવામાં સમર્પિત છે. સચિદાનંદ સ્વરૂપ શ્રી નારાયણને નમસ્કાર છે. વિલેપન મંત્ર. શરીરમ તેન જાનામી ચેષ્ટા ચેવન કેશવ મયા નિવેદિતો ગંધ પ્રતિગૃહ્ય વિલિપ્યતામ ઓમ નમો નારાયણાય નમઃ. 33-34 શ્લોક સંખ્યા. અર્થાત કેશવ, મને તમારા વિગ્રહ અને ચેષ્ટાનું જ્ઞાન નથી. મેં જે આ ગંધ, કંકુચંદન વગેરે નિવેદન કર્યું છે તેને લઈને પોતાના અંગોમાં લગાવો. સચ્ચિદાનંદ સ્વરૂપ નારાયણને નમસ્કાર છે. યજ્ઞોપવિત મંત્ર. ઋગ યજુઃ સામ મંત્રેણ ત્રિવૃતમ પદ્મયોનિના સાવિત્રી ગ્રંથિ સંયુક્તમ ઉપવિતમ તવા અર્પય ઓમ નમો નારાયણાય નમઃ. 34-35 શ્લોક સંખ્યા. અર્થાત ભગવાન બ્રહ્માજીના ઋગ યજુઃ અને સામવેદના મંત્રોથી જેને ત્રિવૃત એટલે ત્રિગુણ બનાવ્યું છે તે સાવિત્રી ગ્રંથિથી યુક્ત યજ્ઞોપવિત હું તમારી સેવામાં સમર્પિત કરું છું. સચ્ચિદાનંદ સ્વરૂપ નારાયણને નમસ્કાર છે. અલંકાર મંત્ર. દિવ્ય રત્ન સમાયુક્તા વહની ભાનુ સમપ્રભાહા ગાત્રાણી શોભિષ્યંતી અલંકારાસ્તુ માધવ ઓમ નમો નારાયણાય નમઃ. 35-36 શ્લોક સંખ્યા. અર્થાત માધવ, અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી તથા દિવ્ય રત્નોથી યુક્તા દિવ્ય આભૂષણ તમારા શ્રી અંગોની શોભા વધારે છે. માધવ, અગ્નિ અને સૂર્ય સમાન તેજસ્વી તથા દિવ્ય રત્નોથી યુક્તા દિવ્ય આભૂષણ તમારી શ્રીઅંગોની શોભા વધારે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ નારાયણને નમસ્કાર છે. પૂર્વોક્ત અષ્ટદળ કમળના પૂર્વ દળમાં ભગવાન વાસુદેવનો અને દક્ષિણ દળમાં શ્રી શંકરષણનો ન્યાસ કરો. પશ્ચિમ દળમાં પ્રદ્યુમ્નનો તથા ઉત્તર દળમાં નિરુદ્ધનો ન્યાસ કરો. અગ્નિકોણવાળા દળમાં ભગવાન વરાહનો તથા નૈઋત્ય દળમાં ઋષિનો ન્યાસ કરો. વાયવ્ય દળમાં માધવનો તથા ઈશાન દળમાં ભગવાન ત્રિવિક્રમનો ન્યાસ કરો. અષ્ટાક્ષર દેવ સ્વરૂપ ભગવાન વિષ્ણુના સન્મુખ ગરુડજીની સ્થાપના કરવી જોઈએ. ભગવાનના વામ ભાગમાં ચક્ર અને દક્ષિણ ભાગમાં શંખની સ્થાપના કરવી. એ જ પ્રમાણે તેની દક્ષિણ ભાગમાં મહાગદા કૌમુદિની અને વામ ભાગમાં સારંગ નામક ધનુષ્યને સ્થાપિત કરવા. દક્ષિણ ભાગમાં બે દિવ્ય તર્કસ અને વામ ભાગમાં ખડગનો ન્યાસ કરવો. પછી દક્ષિણ ભાગમાં શ્રીદેવી અને વામ ભાગમાં પુષ્ટિદેવીની સ્થાપના કરવી. ભગવાનની સમ્મુખ વનમાળા, શ્રીવત્સ અને કૌસ્તુભ રાખવા. પછી પૂર્વ વગેરે ચારો દિશાઓમાં હૃદય વગેરેનો ન્યાસ કરવો. કોણમાં દેવદેવ વિષ્ણુના અસ્ત્રોનો ન્યાસ કરે. પૂર્વ વગેરે આઠ દિશાઓમાં તથા નીચે અને ઉપર ક્રમશઃ ઇન્દ્ર, અગ્નિ, યમ, નિવૃત્તિ, વરુણ, વાયુ, કુબેર, ઈશાન, અનંત તથા બ્રહ્માજીનું તેમના નામ મંત્રો વડે પૂજન કરે. આ વિધિ પ્રમાણે પૂજિત મંડલસ્થ ભગવાન જનાર્દનને જે દર્શન કરે છે તે પણ અવિનાશી વિષ્ણુમાં પ્રવેશ કરે છે. જેણે ઉપરોક્ત વિધિથી એકવાર પણ શ્રી કેશવનું પૂજન કર્યું છે તે જન્મ, મૃત્યુ અને જરાવસ્થાને ઓળંગીને ભગવાન વિષ્ણુના પદને પ્રાપ્ત થાય છે. જે આળસ છોડીને નિરંતર ભક્તિભાવથી ભગવાન નારાયણનું સ્મરણ કરે છે તેના નિત્ય નિવાસને માટે શ્વેત દીપ છે. નમઃ સહિત ઓમકાર જેના આદિમાં છે અને જે અંતમાં પણ નમઃ પદ સુશોભિત છે એવું નારાયણનું નારાયણ નામ સંપૂર્ણ તત્વનું પ્રકાશક મંત્ર છે. તેનું સ્વરૂપ છે ઓમ નમો નારાયણાય નમઃ. આ વિધિથી દરેકને ગંધ, પુષ્પ વગેરે પદાર્થો ક્રમશઃ નિવેદન કરવા જોઈએ. આ ક્રમથી આઠ મુદ્રાઓ કરવી. ઓમ નમો નારાયણાય આ મૂળ મંત્રના 108 વાર અથવા 28 વાર અથવા 8 વાર જપ કરવા. કોઈ કામના માટે જપ કરવા હોય તો તેના માટે શાસ્ત્રોમાં જેટલી સંખ્યા કહી છે તેટલી સંખ્યામાં જપ કરવા, અથવા નિષ્કામ ભાવથી જેટલું થઈ શકે તેટલા એકાગ્રચિત્તે જપ કરે. પદ્મ, શંખ, શ્રીવત્સ, ગદા, ગરુડ, ચક્ર, ખડગ અને સારંગ ધનુષ્ય આ આઠ મુદ્રાઓ છે. શુભે જે લોકો શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા શ્રીહરિની પૂજાની વિધિ જાણતા ન હોય તેઓ ઓમ નમો નારાયણાય આ મૂળ મંત્રથી સદા ભગવાન અચ્યુતનું પૂજન કરે. અધ્યાય 150 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. जय।